અંતર ની અંદર ધ્યાન કરીએ ત્યારે જ વિષયો છૂટે છે. હા, પછી વ્યવસ્થા નથી કરી ધ્યાન કર્યા પછી. બહિર્મુખ થયા એટલે પાછા આવતા એવા ને એવા. બહિર્મુખ થયા એટલે પછી પાછા હતા એવા ભાઈ મુક્ત થયા નહીં. એટલે એનું કલ્યાણ થઈ જાય. એટલે એવા અભ્યાસ વગર જયારે એનું લગ્ન કાયમ ના અંતર્મુખ થાય તો જ કલ્યાણ થઈ જાય. ત્યાં સાહેબ એ જ કે છે કાયમ મારે અંતર્મુખ થવું છે. આ ઘડીમાં અંતર્મુખ ને ઘડીમાં બાહ્ય મુખ ખોટી છે. આ લોકો એ ભ્રમાવે છે લોકોને, એની ગેરંટી કહું છું. ચમત્કાર નામની વસ્તુ જ ખોટી છે. ફક્ત ચમત્કાર કોને કહે છે? આપણા લોકો જે પોતે જે વિજ્ઞાન પોતે જાણતો નથી. એ પેલો વિજ્ઞાની વિજ્ઞાન એકદમ દેખાડે એટલે પડકે આવું કેમ કરી થયું? આ તમે સમજ પડી ને? એટલે આ વિજ્ઞાન નહીં જાણવાથી આ લોકો ચમત્કાર કરી ભતાવે છે લોકોને. અને બીજું આ જ ચાલકી કરે છે. વિજ્ઞાન ના હોય તો આ જ ચાલકી પડે. બીજું આવું ચાલકી કરીને જો કોઈ ચમત્કાર કરતો હોય તો આપણે એને કહીએ કે ભાઈ હિન્દુસ્તાન નું તું અનાજર સપ્લાય કરીને બાબત બહુ થઈ ગયું. તો આજે લેપ છે તો રાખોડી કરે. એટલે તમને અરે તમારું કામ થઈ જાય એટલે અમારે યશ મળવાનું માટે યશનામ કર્મ છે. ચમત્કાર નથી. ચમત્કાર બાવાઓ કરે. બાવાઓ ખાલી દેખાવ પૈસા પૈસા બાવા માટે કહ્યું. એટલે ભગવાને શું કહ્યું કે સૂર્યનારાયણ કોઈ તમને આત્મા સૂર્યનારાયણ નીચે લાવે સૂર્યનારાયણને અને તમને કહે કે આ સૂર્યનારાયણ નીચે લાવ્યો તો તમારે એને શું કહેવું છે? તો ભાઈ તને શું દુઃખ હતું તું સૂર્યનારાયણ હલાયા તે? તું દુખ્યો છું શું કહેવું છે? આપણે દુખ્યો માણસ બીજાને હલાવે. તું દુખ્યો છું માટે સૂર્યનારાયણ હલાવ્યા. તારે કશું જોઈએ છે? કોઈ તો માનની ભૂખ છે કે કોઈ તો વિષયની ભૂખ છે? કઈ ભૂખ છે? ભિખારો માણસ આવું કરે, દુખ્યો માણસ આવું કેમ કરે? ચમત્કાર કરે સુખ્યો માણસ ચમત્કાર કેમ કરીને કરે? દુખ્યા માણસ ચમત્કાર કરે. કોણ કરે છે? તમારી પાસે સુખ પડાવી લેવા માટે, તમારે દબડાવવા માટે. જીણાભાઈ ચમત્કાર હોય છે કે નહીં માણસ? કારણ કે કૃષ્ણ ભગવાન જેવા નરનો નારાયણ જે સ્વરૂપ જેને જેને 63 સલાકા પુરુષ નો સલાકા પુરુષ કહેવાય, વાસુદેવ નારાયણ કહેવાય. તે આમ સુઈ ગયા હતા, તે પીરા લાગ્યું, તે પાણી પાણી કરતા ગયા. શું કહ્યું? તેનું ઝેર ચડ્યું, તે ગરમી ઉત્પન્ન થઈ, પાણી તો ચમત્કાર તો એનું બહાર વગર નાની પણ હતા. ચમત્કાર હોય નહી લોકોને ભમાવાની બાજી છે. સમજાઈ ગઈ? બીજું શું કહે છે ભાઈ? જો શક્ય હોય તો મિત્રાદી કાં તો ખીલું સુધી નબળી ના થાય. નબળી થઈ જાય જોઈએ. સાચું હોય નહીં તો ઘરનું ખીલું છે. વિતરાગ બધા ખોટા પડે. સમજે ને? એટલે વિતરાગો જ સાચા છે. વિતરાગો બાર કોઈ એમને ખોટા થાય છે કેમ છે નહીં? સમજ પડે ને? બીજું કઈ પૂછ્યું દાદા? ભીણાભાઈ કહે છે કે આપણે આ માણસ જે છે, બાળક જન્મે છે એ મોટો ચમત્કાર છે, અને દાંત આવે છે એ મોટો ચમત્કાર છે. બાળક જન્મે છે એ મોટો ચમત્કાર છે, અને દાંત આવે છે એ મોટો ચમત્કાર છે. હા, જોવા જેવા ચમત્કાર છે. બાળક જન્મ્યો માતાના પેટમાંથી, બાળક જન્મે છે આંખો સાથે, આખા બોડી સાથે હસતો રમતો એક બાળક જન્મે છે, તે ચમત્કાર જેવો તેવો નથી. અને એ ચમત્કાર થયા પછી મેં એક જણે પૂછ્યું કે ભાઈ આ દાંત પેટમાં કેમ ના ભૂલ કરી ભૂલી ભૂલી ગયા? પેટમાં મૂકવામાં શું ભૂલ થઈ? આ બહાર આવ્યા પછી દાંત આવ્યા. આ દાંત છે ને એ કહે છે ચમત્કાર છે. શું ચમત્કાર છે તમને કહું? સાહેબ મહારાજ એવું પૂછે, હે ભગવાન, અમે જ્ઞાની પુરુષ પૂછી શકીએ તમારે પેટમાં હતો તો એના દોષ મૂકવા વળી પાછા બહાર પછી આ ડેડ બધા શું બહાર રાખ્યો આ લાત મૂકી વાસ મૂકી બધું તૈયારી થાય દોષ મૂકીને મોકલ્યો તો શું બગડી જાત તમને સમજાવ્યું ને એટલે આ લાત એ ચમત્કાર છે જતો કે ચાથી ના મૂક્યા કે જો દોષ હોત તો એની માતા ને બધું બદલે તમને સમજાવ્યું ધાવતી વખતે બધું તો માતા ધવડાવે નહીં એનો દાડો વહે નહીં કેટલી કુદરતની કરામત કેટલી સુંદર છે કુદરતની તમને આપણે સમજાવ્યું આ કુદરતની કરામત કેટલી સુંદર છે કે બાળક ખાતું થાય ત્યાં પછી દોત ઉત્પન્ન થાય છે ત્યાં સુધી દોત ઉત્પન્ન થતા નથી નહીં તો બધું જોઈ લે ને જો પહેલી દોત હોય ને તો ધારો ધાવી શકાય નહીં દોત થી ધાવી શકાય નહીં દોત હોય ત્યારે પણ લોકોને બીજી બહુ જોઈએ છે લોકોને આવું જોઈએ જ છે મફત જોઈએ છે એટલા માટે આ ચમત્કાર લોકોને મફત જોઈએ છે એટલે બધા ચમત્કાર હા આપના ચરણ માં મારા કોટી કોટી વંદન નમ્રતા પૂર્વક એક પ્રશ્ન પૂછું છું કે મારા ઉપર મારા સદગુરુ એ આજથી 5.5 વર્ષ પહેલા તેમની કૃપા વરસાવી મારી કુંડલી ની શક્તિ જાગ્રત કરેલી અને ઘણી આંતરિક અનુભૂતિ થયેલી પરંતુ હવે મારું પોતાનું મન મને ઘણું જ પીડી રહ્યું છે કૃપા કરી ઉભા છો શું કે છે કોણ છે ભાઈ આને ફેર સાઈડ કરી દઉં તમે કયું કૃપા ઉગાર છો એટલે ઉગારી દઉં પણ આજે તમારી ભૂલ થઈ કઈ ભૂલ થઈ તે તમને કહું જે તમને આ કુંડલીની શક્તિ એ હતયોગ પ્રવૃત્તિ છે કેવી છે હતયોગ હતયોગ આપણે સમજી વાત ના કરી છે કુંડલીની શક્તિ જાગૃતિ કરવી એ શું છે એ રાજયોગ નથી હઠયોગ છે હઠયોગ અને હઠયોગથી હઠયોગ કોના જેવી વસ્તુ છે કે એક માણસ દુઃખી હોય અને એને એની પાસે 5 રૂપિયા જમીન હોય તો એને નોકરી નહીં વગાડતો બીજો રસ્તો હું દેખાડું હવે કરી ને કે ભાઈ તું આ જમીન વેચીને તું ખા એક વાર પછી અમે જોઈ દઈશું એટલે એના જેવું એને એને ખવડાવે હવે આવે ખસી ગયો આ જમીન તો ખરાબ થઈ ગયું હતી તે ખાર પતરી ખાધું એટલે આ મન એનું ભયંકર આફતે ચડી છે શું થયું આ બધું ભસામણ હોય છે કેવી એ આનંદિક અનુભવ થતા નથી એ તમને આજે પાછલું જે પાછળનું જે સુખ છે તે આજે તમને ખવડાવે અને પછી નાદારી નીકળે ના નીકળે ઘટી ગયું 1988 ની સાલમાં કાળ પડવાનો હોય કાળ પડવાનો હોય તે લોકો કે વેપારીઓ દાણા ભરેલા હોય તે સાહેબ આ સાલ કાળ પાડો તો તિડાર નો કાળ આજ પડ્યો તો તિડાર સારો કરાશે પણ એકલું એક જ જવાનું ને આમ બીજું ફેરફાર કશું થઈ શકે નહીં માણસી માટે આ ડાક્ટરો શું કરે છે તમારી જે શક્તિઓ છે ને તે આજે આજ પ્રગટ કરે છે અને પછી આ 2 વાર પછી તમને નિર્બળતા ઉત્પન્ન થાય છે એનો ફાયદો નહીં બને ત્યાં સુધી એ શક્તિઓ પ્રગટ નહીં કરવી ના બને ન ચૂકવો થાય કે બેઠક થઈ ગયું હોય તો જ કરવી પડે રોજ રોજ આવું ના કરવું જોઈએ તમે આ રસ્તો કરી આપીશું એ આવજો સમજો ને આપડે પેલું રાહત ચોકડી હોય તો ત્યારે સાક્ષાત્કાર થાય કે છે શું કે છે ચંદુલાલ શેઠ હોય આખા ગામ ના શેઠ હોય, આખા ગામ નો બહુ વહીવટ સારો કરે અને બધાને જોડે લાગણી વાળા દરેક ને જોડે અપલાય નિવેદન ના હોય, એટલે આખા ગામમાં ખુબ સારા ગણાય છે. પણ રાત્રે દરરોજ 8 વાગ્યા પછી બહાર નીકળે ને ત્યાં બ્રાન્ડી લે, શું કરે? આ બ્રાન્ડી ચડાય વધારે પી ગયા એ પછી તંદુરા તંદુરા રહે ખરા, શું થાય? પાન ભૂલી જાય. પાન ભૂલી જાય એટલે શું કે? હું હિન્દુસ્તાન નો પ્રેસિડેન્ટ છું કે એટલે આપડે નામ જ કે સંદુરાલ ન હોય અત્યારે પ્રેસિડેન્ટ થઈ બેઠા છે તો એ પ્રેસિડેન્ટ થી બોલે જે કે સંદુરાલ જુદા છે, કેમ એક જ છે? એવી રીતે આત્મા અને આપણે એક જ છે, સમજો ને? આ બધા ભાગ ભૂલી ગયા છે. આ એમનામ થાય નહી, પણ પોતે પોતાનું જ ભાન કરવાનું. આ બે ભાન ભાન ઉડી ગયું છે, એમને સુધરો છે, બીજો છે નહી, એનો એ જ છે. આ ચોલાવ્યું છે તમે કેમ જમડે વાતો બધી મોક્ષ માં કેવી રીતે તક ની વાત મારી ના, બીજી વાત નહી. હવે આવું કારભૂત વાત કરે શું? બીજા લોકો છે કે ઝીણાવી જે થાય કવિ કેવાય, જ્યાં પહોંચે નહીં રવિ ત્યાં પહોંચે કવિ. નૌકાર મંત્ર ની વાત કરી એ જ કરો, નૌકાર મંત્ર નૌકાર મંત્ર બોલો છો કે નૌકાર મંત્ર કેવા? નમો અરિહંતાણ, નમો સિદ્ધા, નમો આર્યાન. આ નમો લોહી સમસાવરમ, સાધુઓ સાધુ કોગે હશે એમ માનીને પહોંચે છે. નમો ઉપાધ્યાય, ઉપાધ્યાય કોઈ હશે એમ માની પહોંચે છે. નમો આચાર્ય, આયર્યાણમ, આચાર્યને પહોંચે છે. નમો સિદ્ધાણમ, સિદ્ધને પણ પહોંચે છે. પણ નમો હરિહંત, હરિહંત કોણ કરવું? કોને પહોંચે છે આ ટપાલ? સર એ કહે છે 24 તીર્થન કરો ને. અરે તે 24 તીર્થન કરો તો સિદ્ધ થઈ ગયા. ચોવીસ તીર્થંકર સિદ્ધ થઈ ગયા એટલે કલેક્ટર થયા પછી એને અહંકાર પણ કરીએ તો ખોટું દેખાય. ના એવું ચાલે નહી, અત્યારે સિદ્ધ ગતિ માં હોય અને આપણે સિદ્ધા ને નમસ્કાર કરીએ છીએ, નવો સિદ્ધારામ, અને ફરી પાસે એમને હરિયમ નમસ્કાર કરીએ. માટે આજ આ લોકાર મંત્ર ફળ આપતો નથી, એટલે પછી મારા આચાર્ય મહારાજ ને કેવું પડ્યું, આચાર્ય મહારાજ ને કેવું પડ્યું કે હરિહંત ને નમસ્કાર કરો. હરિહંત ને હરિહંત ક્યાં છે અત્યારે? તમે કહો સિમંદર સ્વામી ને નમસ્કાર કરો. શું કહ્યું? સિમંદર સ્વામી છે એ બ્રહ્માંડ માં છે એટલે એને તૈયાર છે, માટે એમનો નમસ્કાર કરો. હજુ છે હોવા જોઈએ હરિહંત તરીકે. આ સંજય બન તો આપણું એ ફળ મળે. અને નૌકાર મંત્ર એ છે તે સંન્યસ્ત મંત્ર છે. કેવો છે? સંન્યસ્ત એટલે જેને હું મારું ના રહ્યું હોય બહુ, અને મંત્ર બોલવા હોય તો દુકાળ મંત્ર એ સંન્યસ્ત મંત્ર બોલાય. પણ જયારે સંસાર જોડે લેવા દેવા છે, સંસાર જોડે વેપારો ત્યાં છે, તો જોડે ને હું મારું છે, ત્યાં સુધી બધા મંત્રો ત્રણેય મંત્ર બોલે તો ફળ આપે. અને તો બહુ ફળ આપે છે આ ત્રિમંત્ર, એટલે બધું ફળ આપે છે એમના પૂછ્યા. સમજો ને બેને શું કહું? સિમંદર સ્વામી ના દૈના ખરાબ કરતા ભારત દેશ ઉપર એમનું અનુસંધાન છે. બીજા તીર્થકો મૂર્તિ નહીં બિહારી, બીજા 20-19 છે બીજા, પણ આમનું અનુસંધાન છે આપણા દેશ. અને આપણા સચિદાનંદ સંઘ છે ને તે છે તીર્થંકર આ શ્રીમદર સ્વામી નું એ ગોઠવે છે, કારણ કે આ એ સંકેત છે. આપડે મારે કશું કરવું નતું, પણ આ સંકેત થી થયું, ઉત્પન્ન થયું છે. એટલે આ સુરત પાસે હાઈવે ઉપર થાય છે, લગભગ મહેસાણા મહેસાણા જેવું મૂર્તિ થતી રાખશે. મહેસાણા 1.5 લાખ ની થયેલી, 1.5 લાખ એ પૈસા ક્યાંથી આવતા હશે? પૈસા તો બેંક પૂંછાવી પાયા બધા હોય ને. આપને તમે મારી વાત સમજો એક વાર, કે પુણ્ય વગર તો રૂપિયો આપણને અડે નહીં, કાળા બજાર ના અડે અને ધોળા બજાર ના અડે. પુણ્ય વગર તો ચોરી નો પૈસો આપણને ના અડે, પણ એ એ પાપાનું પણ જે પુણ્ય છે. કેવું છે એ બેન કે પાપ, તે છેવટે પાપમાં જ લઈ જાય છે, અધોગતિ લઈ જાય છે. પુણ્ય એ પુણ્ય જ અધોગતિ લઈ જાય છે, ખબર કઈ નઈ. બંને ના ખરા વિચાર આવે, કોનું ભોગવી લઉં, કોનું લઈ લઉં, આખો દાડો ભેસેર કરવાના વિચાર આવે, ખબર કઈ નઈ. એ અધોગતિ જાય છે, અને આ પુણ્ય ભોગવી પુણ્ય ભોગવતો નથી ને અધોગતિ જઈ રહ્યો. અને પુણ્યાનુબંધી પુણ્ય હોય તે પુણ્ય ભોગવે અને નવું પુણ્ય ઉભું થાય. એના કરતા પુણ્યાનુબંધી પાપ હારું, ત્યાં જ આ જરા શાકપાક લાવવામાં અર્ચન પડે, પણ આખો દાડો એ છતાં ભગવાનના નામ પર કર્યા કરતો હોય, ખબર કે નહીં. એ પુણ્યાનુબંધી પાપ, આ ભગતમાં પાપ છે, પણ દરેક પુણ્ય જ બાંધી રહ્યો છે. એ ઘણા જીવો છે, તમે જોયેલા ને બધા, બહુ જોયેલા. તમે તો ગાડી દીધી હતી ને કઈ, વર્ષો થી આ શોધું છું, એક કલાક છું. સ્ટેશન આવ્યો કે રહેતું છે, અનુભૂતિ આપડે ફળ ભર નહીં, અનુભૂતિ જ જોઈએ. મોડામાં સાકર મૂકે એટલે તમે ઘર બેરે કહો ઘરે શું, એ સમજી ગયો ભાઈ. શું કહ્યું? પેલું કામનું નહીં, પેલું તો બહુ દાડા કર્યું, આ હરિનુભૂતિ નથી કરાવી. એટલે આ બેન ને તમને બેવને અનુભૂતિ પેલી, મને એમને કહ્યું કે એમને બહુ ઉપકાર છે કે છે તે ન હોય. આ દેખાય છે જ્ઞાની પુરુષ છે. શું છે? જ્ઞાની પુરુષ. અને આ પટેલ, અંબાલાલ પટેલ નામ છે એમનું. દાદા ભગવાન અહીં પ્રગટ થઈ ગયા છે, અંદર અંદર પ્રગટ થઈ ગયા છે. એ દાદા ભગવાન છે, હવે એમના મનમાં એ શું છે કહું. એ 360 ડિગ્રી ના છે, અને મારે 356 ડિગ્રી છે, 4 ફૂટે છે. એટલા સારું એ 360 ડિગ્રી વાળાને હું નમસ્કાર કરું છું. શું કરું છું? નમસ્કાર. તમારે 4 ફૂટે છે એટલે તો આ તમારે બધા કઈ ખૂટે છે ખરું થોડું ઘણું. એટલે તમારામાં દાદા ભગવાન બેઠા છે તો એ તમારે ખૂટે એટલા માટે આપણે બોલવાનું છે. દાદા ભગવાનને અસીમ થઈ જાય કારો ને, હું મારો ખૂટતું પૂરા કરવા માટે કરવું છું, તમારે તમારે ખૂટતું કરવું બોલો. તમારો વાંધો આવે એવી વસ્તુ નથી. એટલે આ દાદા ભગવાન હું મનુષ્ય રૂપે થયો નથી, હું થવા માંગતો નથી. શું કહ્યું? તમારે 4 ડિગ્રી ખૂટતી હોય અને ભગવાન જો આવું કરે તો પછી લોકો શું નહીં કરે? કાળ બધા જો ભગવાન કરતા હોય, મારે શું કરવું છે? મારે આ નાની પુરુષનું પદ મારા આનંદ નો સુખ નો પાર નથી. શું કહ્યું? મારી સમાધિ નો પાર નથી, હું તને સમાધિ કરી આપું મારા નિમિત્ત થી. તો મારે કહ્યું શું ભાઈ, કહ્યું ભગવાન થઈને મારે કે જરૂર. એટલે આ દાદા ભગવાન ના અતિ જય જયકાર બોલવાથી આપણા ભગવાન નું પ્રગટ ની સ્વરૂપ પ્રગટ થયા કરે, શક્તિ વધતી જાય. બોલ જો છું દાદા ભગવાન અસીમ જય. 5-6-83 અમદાવાદ સવાર. નમે મૃત્યુ પુતો ભીતિ, મેરી મોત નહીં હોતી કે મુજે ડર ક્યા, નમે વ્યાધિ પુતો વ્યથા, રોગ નહીં હોતા ફિર વ્યથા કિસ, ના હમ વૃદ્ધો નવા વાદ, ને બૂઢા હું ને બચ્ચા હું ને યુવા હું, એતાની પૂતગલ એ તો સારી પૂતગલ કી અવસ્થા હૈ, મુજમે હૈ નહીં, પૂતગલ હી પૂતગલા સ્ત્રી, પૂતગલ થી પૂતગલ તૃપ્ત હોતે હૈ, યંત્યાત્મા પુનરાત્મના, આત્મા થી આત્મા તૃપ્ત હોતા હૈ, પરતૃપ્ત સમારોહ કો જ્ઞાન ને તન નહીં જીતે થે, યે પરતૃપ્તિ કા જો સમારોહ હૈ, તૃપ્તિ હોતી હૈ પૂતગલ કી, માન લેતા હું મેં તૃપ્ત હોતા હું, જ્ઞાન ને તન નહીં જીતે થે, જ્ઞાની કે લીએ ઉચિત નહીં, જ્ઞાની મેં એસા નહીં હોતા, ચર્ચા ભેદ વિજ્ઞાન થી શરૂ કરે ચર્ચા ભેદ વિજ્ઞાન થી શરૂ કરી ભેદ વિજ્ઞાન થી જ આ ચર્ચા શરૂ કરીએ ચર્ચા બોલા જતા ભેદ વિજ્ઞાન થી ચર્ચા હોતી ચર્ચા કા ચર્ચા કા હાથ વાર્તા લાભ હોતા ચર્ચા કા કોઈ અલગ અર્થ નહીં વાર્તા લાભ ચર્ચા કા અર્થ ઓર નહીં હૈ બરોબર તો બીજ કાલ મેં જબ યે શાસ્ત્રાર્થ મલ્લબાજિયાં હોતી થી સબ ચર્ચા સબકો બદનામ કર દિયા ચર્ચા તો બહુત અચ્છા જ્ઞાન હી નહીં હૈ ઇતને બડા કોઈ જ્ઞાન અવેલેબલ હી નહીં વહી અંતરાત્મા વહી પરમાત્મા વહી અંતરાત્મા વહી પરમાત્મા અંતરાત્મા બોલે બસ અંતરાત્મા પરમાત્મા બન જાય અંતરાત્મા પરમાત્મા હો રહ્યા અંતરાત્મા પરમાત્મા બોલા જતા નહીં હો રહ્યા કભી હો જાયગા હોના શરૂ હો જાતા હૈ હો જાયગા હોના શરૂ હો જાતા હૈ હો જાયગા અંતરાત્મા હોના શરૂ હો જાતા હૈ ફિર હો જાતા હૈ ગુજરાતી માં સમજી શકાય વસ્તુ જબ જાન લેતા હૈ કે મેં ખુદ કોણ હું જબ અંતરાત્મા હો જાતા હૈ જીસ પૂર્ણત્વ હો રહ્યા હૈ વસ્તુ કા પૂર્ણત્વ ઇસે આપસે હો રહ્યા હૈ હલકી જરૂર નહીં ક્રિયા ચાલુ હો જાતી નિષ્પત્તિ આ જાતી ક્રિયા ચાલુ હો જાતી નિષ્પત્તિ આ જાતી નિષ્પત્તિ ખુદ કી ગાડી ગાડી વાળે ખુદ ડ્રાઈવર ભી ખુદ કાર ભી ખુદ પેસેન્જર ભી ખુદ સબ ચલ દે એવમ ભૂત નય મેં આ જાતા હૈ ફિર એવમ ભૂત નય મેં આ જાતા હૈ એક દફતે અંતરાત્મા હો ગયા બહિર્મુખી મૂળ આત્મા હૈ તકલીફ હા સારી તકલીફ બહિરાત્મ ભાવ મે અંતરાત્મા હોને કે બાદ તો રાસ્તા સાફ હૈ પર કોલેજ માં કહા તક જાને કા હૈ મૂળ આત્મા હૈ વહાં તક અંતરાત્મા નહીં હો ગયા વહાં તક કોલેજ માં જાને કા હૈ જલ્દી કોલેજ કી જરૂર હી નહીં મેં બહુ બાર કહા કરતા હું કે કોલેજ કા કામ મૂર્ખતા મિટાના હૈ મૂર્ખતા મિટાના કોલેજ કા કામ નહીં એમ કે છે કે મેં હંમેશા કહેતા હું કે કોલેજ કા કામ મૂર્ખતા મિટાને કા હૈ મૂર્ખતા મૂર્ખતા નહીં મૂર્ખતા મિટાને કા કામ નહીં મૂર્ખતા ના મિટાવે મૂર્ખતા કરે કોલેજ વાળે એ કોલેજ કી મેં બાત કરતા હું મહાવીર કોલેજ જે હૈ જો અંતરાત્મા બનાતા હૈ વહી કોલેજ વહાં તો મૂર્ખતા નિકલતી હૈ ઠીક હૈ વો મહાવીર કોલેજ ક્યા હૈ शुद्धात्मा मन से अंतरात्मा हो जाता है। आते आते आते जब उसका कौन है आज की प्रेजेंस हो जाता है तो अंतरात्मा हो जाता है। आज की कठिनाई है कि मूर्खता को मिटाने का उपाय नहीं हो रहा है, कैसे व्यापक बनाए। आज की कठिनाई है कि मूर्खता ने मिटावा उपाय नहीं मिलते, पहले से कठिन थी, अभी नहीं आज नहीं पहले से कठिन, अभी के टाइम में भी कठिन थी। बस आज ज्यादा जरूरी है क्यों मूर्खता ज्यादा बढ़ गई, आज वधारे जरूरी है कारण मूर्खता वधी गई है। सब लोग मुर्दा में से बाहर निकलने का प्रयत्न बहुत है सबका, मुझे प्रयत्न काम नहीं लगता है अभी। आपका विदेश की यात्रा का क्या अनुभव रहा? आपकी विदेश की यात्रा का क्या अनुभव रहा? फॉरेन में यात्रा का अनुभव के लिए हमारे फॉरेन आदमी के लिए नहीं गया था, अपने इंडियन के लिए हम गया था। उनको तकलीफ बहुत है लोग को, और धर्म उसकी ख्याल में नहीं। अमेरिका गए थे? अमेरिका मैं आत्मा हूँ ऐसी ख्याल में नहीं। लंदन भी गए, थोड़ा दिन लंदन वहाँ जैनी जी वाला और वेदांती लोगों बहुत है, इसके लिए हम गया था। हमारे फर्ज वाले के लिए तो भगवान ने लाभ हो रहा है, दूसरे मत जाना। नहीं तो उनमें क्या परिणाम आया, लोगों को ये समझने का मौका मिला? उनमें क्या परिणाम आया लोगों को ये समझने का मौका मिला? पहला लोगों ने आज समझवा समझने का मिला क्या? वस्तु का भाव अनुभव है, कितना आदमी को आज पर कितना कागज आता है। अच्छा कागज इतना कागज आता है तो ना कुछ बात नहीं, वस्तु का भाव हो गया फिर क्या हो गया, कॉलेज का पूर्ण हो गया और सर्टिफाइड सर्टिफिक मिल गया। विदेशियों को ऐसे ज्ञान ऐसे बहुत कम से दिया हुआ है, समझने अमेरिकन्स ने पर कहते कि ये लोग पर अपनी बातों ग्रहण करी सके कहते। अमे पण अहीं एक मुसलमान सूफी हतो एने आ कायोत्सव नो प्रयोग करायो अने एनाथी एने पण भेद विज्ञान थई गयुं कहते। क्या फायदा है वो बच्चा है अपना हम बोले ऐसा ये भी बोले उसको कुछ अंतर्भेद होता है मतलब कहाँ तक रहेगा उसकी समझ में नहीं है जो बोलता है। ज्यादा फल तो मिलता है भेद का मतलब उसकी समझ नहीं फिर अभेद हो जाएगा। फिर बच्चे की हो सकता है ये रूप पुनर्जन्म समझता नहीं इसके लिए ये विज्ञान है नहीं। ये ठीक बात है पुनर्जन्म समझता है इसके लिए विज्ञान है। आर्य का विज्ञान और वेदांत विज्ञान पुनर्जन्म के लिए है। आचरण सूत्र में पुनर्जन्म से ही सारा शुरू होता है। आचरण सूत्र में पुनर्जन्म से ही सब सारा शुरू होता है। आचरण सूत्र पुनर्जन्म से ही शुरू था। पुनर्जन्म से ही छते मोक्ष का मार्ग का ख्याल होता है, नहीं तो भगवान ने हमने जन्म दिया और भगवान ने हमने मार दिया। पहले ही अपने वो मेघ के बारे में हुई है ना जाति स्मरण हो गया, पुनर्जन्म का ही है आप बता दीजिए। आपने पढ़ी है? मैंने पढ़ी है, मैंने बताई कुछ शख्स सुबह ही बताऊंगा। अच्छा नहीं भाई कुमार जब एकदम विचलित हो गया तो महावीर के पास आया तो महावीर ने सबसे पहले यही पुनर्जन्म का बोध कराया कि तू याद कर पिछले जन्म में हाथी था तब तूने क्या किया और आज तू क्या कर रहा है। ये संबोधन में छे शुरुआत नाथी थाय जाति સમજાય તો પછી એની શ્રદ્ધા અનેક ગણી વધી જાય છે। પુનર્જન્મ સમજે તો ફિર બહુ બાત સમજ ગયા વેદ વિજ્ઞાન મેં કિતની કિતના જ્યાદા બાત તો ઇસમે પુનર્જન્મ મેં સમજ જતા હૈ વેદ વિજ્ઞાન મતલબ પુનર્જન્મ સમજતા નહીં સબ લોગ એસે માનતા હૈ સબ લોગ ને બોલા કે અપના પુનર્જન્મ હૈ ગયે પીછે કા અવતાર કા લહેર હૈ પીછે કા અવતાર કા ऋणानुबंध है मानते हैं पर जानते नहीं, समझ में नहीं, नहीं जानते नहीं है। तो फिर एक फॉरेन वाला था वो साइंटिस्ट हमको मिला अहमदाबाद में तो ऐसी माला 50-100 हमको लगा दिए। अच्छा, तो उसको देख के एयरपोर्ट पर देख के उसको ये हो गया कि कौन आदमी है। ठीक है, आखिर दुनिया पुनर्जन्म मानती नहीं, हिंदुस्तान अकेला ही मानता है। ठीक है, तो 60 करोड़ आदमी पुनर्जन्म मानता है और दूसरा सब 4 अरब आदमी पुनर्जन्म नहीं मानता है, इसलिए आपका मत होता नहीं सच्चा है साहब। हम सच्चा मानता नहीं, मगर हम तलाश करने के लिए आया कि हिंदुस्तान में कोई किसी की बात पूछ लेना अच्छा है पहले से। तो जब महात्मा को जब पूछ लिया, वो महात्मा ने बता दिया कि भाई एक आदमी को 8 बजे जन्म एक बच्चा को होगा, वो आराम से जिंदा रहता है। एक आदमी को 8 बजे जन्म हो गया वो मर जाता है, इसकी मदर मर जाती है, इसका फादर मर जाता है, एक गरीब के वहाँ जन्म होता है, एक धनवान राजे के वहाँ होता है। वो बोलने लगा कि ऐसी तो वो भगवान की मर्जी थी ऐसी। क्या बोल दिया? भगवान की मर्जी थी, सब पानी पानी डाल दिया, सब सबकी विलुप्त से पानी डाल दिया। मेरे बोलने लगे आप कुछ इससे आगे बताने के लिए तैयार है? मैंने बोल दिया कि मैं विज्ञान से बताने को तैयार हूँ। वो बोलने लगा कि मैं 5 साल आपके साथ रहेगा। मैंने बोला सिर्फ मेरे को 5 साल टाइम नहीं है। नहीं, बोलने लगा कि आप बताने को नहीं मांगता, मेरे को बताने को तैयार है, विद इन 10 मिनट इस प्लेन में बता देंगे। आप साइंटिस्ट है तो आपको खाली क्या चाहिए? बेसिक बेसिक चाहिए, नॉट इन डिटेल। मैंने बता दिया, खुश हो गया। वैज्ञानिक रीते हैं, मुस्लिम भी समझ जाता है, कोई भी आदमी समझ जाता है। समझ सकता है, तरक से नहीं हो सकता, अनुभव से हो सकता है। कैसा ही बॉडी हो जाता है, कैसा पुनर्जन्म होता है, बॉडी किस तरह माफिक होता है, वो सब जो जानता है ज्ञानी वो सब बता है। ये तरक का काम नहीं है, ये अनुभव का काम है। ये तर्क का काम नहीं है, अनुभव का काम। तर्क का काम तर्क वहाँ चलेगा नहीं, तर्क नहीं चलेगा। तर्क तो के ज्यादा जानते हैं, बहुत प्रमुख है वे लोग। और तर्क से जो ग्राफिंग कर किया है, तर्क से जो ग्राफिंग किया है वहाँ बिल्कुल यूजलेस माना जाता है। और तर्क से जो ग्राफिंग करता है, ऐसा ग्राफ करता है तर्क से, वो सब यूजलेस है। वहाँ तर्क का ग्राफिक नहीं चलेगा। हमने तर्क का ग्राफ देखा कि नहीं देखा? तार्किक ग्राफ नहीं देखा? ऐसे ग्राफ करता है, ऐसे ग्राफ वो नहीं चलता है। बहुत सच्ची बात है, महावीर का सिद्धांत है, इधर विरोधाभास कभी आई नहीं। अनुभव का है, प्रज्ञा का है, अनुभव का है, प्रज्ञा का है, अनेक अंत है, साधवाद है। पर और महावीर हार के बैठा है, दुनिया से हार के बैठा है, तथा दुनिया क्या बोलती वो जीत के बैठा है। सबके हार के बैठा है और दुनिया क्या बोल रही वो जीत के बैठा है। तो हमारे पास बड़े बड़े पंडित आता है, वो दिलदान मारता, तो हम बोलता है कि हम आप बड़ा पंडित है, दिलदान है, हम ऐसा है, चलिए हम हार के बैठे लाए। तो बोलने लगता है कि ऐसा नहीं, आप हार के बैठे, ऐसा नहीं बोले चलेगी, नहीं चलेगा ऐसा, हमको हमारा जवाब देना ही पड़ेगा। हम बोलेगा जवाब देगा तो तुम हार के पीछे जाएगा इधर से, अभी जीत, अभी जीतने हो, जीतने हो। आराम से हो, घर जाके हो जाओ, सो जाओ आराम से। आचार्य श्री के पास दीवाने में कुछ आर्य समाजी विद्वान आए, उन्होंने कहा कि शास्त्रार्थ करेंगे, स्वाति से निकाल क्यों करना चाहते हैं पंडित जी की बात हम तो अनुभव ज्ञानी है अनुभवी ज्ञानी नॉट थियोरेटिकल अनुभवी प्रकृति गल है सब थियोरेटिकल की कोई बात हम पंडित जी की बात ही जानता है वो धीरे धीरे हमको नहीं मिला है वो मिला नहीं कोई हाँ हम कुछ भी समझता ही नहीं ये वर्ल्ड की दुनिया की बात ही समझता नहीं धंधा करता है मगर धंधा की बात समझता नहीं धंधा करते क्या कॉन्ट्रैक्टर बिल्डिंग करते हैं क्या अभी भागीदार सब एक पार्टनर चला अभी वो है अभी कुछ और धंधा क्या चलेगा हाँ मगर वो जो सिद्धांत करना धन का सिद्धांत जो होता है तो गुड़ करना ही पड़ता है तो कर्म का सिद्धांत है जैसे जैसे पत्ता का होता है जैसा नहीं करना पड़ता जैसे भी धंधा नहीं पत्ता का दे पसंद नहीं पड़े तो करना पड़ता है पत्ता नहीं प्रत्याघात भोगना पड़ेगा पैरालिसिस हो जाए तो नहीं भोगना पड़ता है करना ही पड़ता है ना इसलिए ये भी वैसी है कुछ लोगों से गढ़ा हमने ऐसा सुना है कि आपने श्री सुमंदर साहब से संपर्क किया है क्या बात है हमको वो एनओसी मिल गया है वर्ल्ड में कोई आदमी सब आदमी ने हमको एनओसी दे दिया है नो ऑब्जेक्शन कोई हमको रोक सकता नहीं कैसे होगा अनुभव के स्तर पर कोई दो होता नहीं तर्क से कोई ये बनता नहीं तो अपने हाथ ही हो गया सर्टिफिकेट तर्क से दो होता नहीं है नहीं एक नहीं होता है अनुभव में कोई दो होता नहीं अनुभव में कोई दो होता नहीं हजार आदमी मिलेंगे तो अनुभव सबका एक होगा हजार आदमी भेजा करके तो अनुभव बताने एक का जस है और हजार तार्किक मिलेंगे तो 5000 हजार आदमी ना હજાર અજ્ઞાની તાર્કિક ભેગા થશે તો 5000 એના અનુભવ થશે મત થશે અને જે જ્ઞાની હશે અને 1000 જ્ઞાની હશે તો મત બધા એક જ હશે એક લાખ આદમી જ્ઞાની હોય તો એક જ લાખ એક આદમી કા હજારો બસ શું કે વિકલ્પી હૈ જ્ઞાની નિર્વિકલ્પી હૈ નિર્વિકલ્પી ઇધર હોતા હૈ નહીં કોઈ દૂસરા ભારત સાહેબ પૂછે છે કે અમે એવું સાંભળ્યું કે આપને આપે સિમંદર સ્વામી જોડે અનુસંધાન કરેલું છે કરીને આપનું શું છે આપકી સાથી અકેલા સિમંદર સ્વામી ક્યાં સિમંદર સ્વામી સબસે બરા હો ગયા આપ નહીં બરા હૈ आप भी है आप जो मैं भी जानता हूँ कोई इसमें चेंज नहीं है कोई मतलब वो व्यवहार से वो बड़ा है और निश्चित से सही गए नहीं बड़े छोटे का प्रश्न नहीं है प्रश्न है आपका संपर्क हुआ है या नहीं हुआ या सी या ना सी जानना चाहता हूँ આ સવાલ નથી સવાલ આપનો એમની જોડે અનુસંધાન થયું છે કે નથી થયું સંપર્ક થયો છે કે નથી થયો એ જાણું કેટલા હમકો સંપર્ક હો ગયા હૈ કે એ ભારત દેશ મે ઇનકા દર્શન ચાલુ હો જાય ક્યુંકી તબકો શ્રદ્ધા દર્શન જ્ઞાન વિજ્ઞાન તો હૈ અપની પાસ તો ફિર સબકા ऐसा है जैसा कि मैंने कल आपसे सुना कि आप नया मंदिर बना रहे हैं इसमें सुमंदर स्वामी भी होंगे वासुदेव भी होंगे और शिव भी होंगे तो फिर एक नया और खड़ा हो जाएगा दादा के नाम से फिर एक नया रूप और आ जाएगा सामने और जो श्रद्धा चल रही है वो तो नई श्रद्धा और हो जाएगी क्या आपका उद्देश्य यही है जब आप चाह रहे हैं कि दादा तो जो है वो है तो फिर नई श्रद्धा के नाम से नया उपयोग किया जा रहा है आदमी की बात करी रहे कि सिमंदर स्वामी नु वासुदेव नु अने शिव नु मंदिर सवारू छे तो के आ कहे के दादा भगवान नाम थी एक नव उभू थाय कहे अने एक नवी श्रद्धा लोग उभी थाय દાદા ભગવાન તો અંદર છે. દાદા ભગવાન લેવા દેવા નહી, દાદા ભગવાન ખ્યાલ એ છે, તો મોક્ષ મોક્ષ જાણે વાળા હે, ઇધર ક્યા કરેગા વો, આપ વો તો વ્યવહાર હે, વો મંદિર હે ને વ્યવહાર હે, ઇસમે નીચે વાલે કો કોઈ જરૂરત નહીં. તો દાદા ભગવાન ને નિશ્ચય વાળા ને એસા કિયા અનાશ કે લોગ ઉસકો ફિર વ્યવહાર મેં કરેંગે. નિશ્ચય માનને વાળા ને એસા કિયા હૈ વ્યવહાર કા પ્રવર્તન. નિશ્ચય માનને વાળા ને એસા વ્યવહાર કા પ્રવર્તન કિયા હૈ ના. વ્યવહાર થી નિશ્ચય હોતા હૈ, મતલબ વ્યવહાર પહેલા હોના ચાહીએ. વ્યવહાર થી તો પુણ્ય પાપ ભી હોતા હૈ, જીતે આગે ચલતા હૈ થોડે થોડે થોડે થોડે. અરે અહીં તો તીર્થંકર તો થઈએ નહીં, તીર્થંકર ની વિનંતી વિરા ગયા, દુસરા તીર્થંકર કોઈ હૈ નહીં. તીર્થંકર સંત આપ યહાં સે સાક્ષાત કરતે હૈ તો સબ યહીં સે કર સકતે હૈ. તીર્થંકર કા જબ આપ હમારા સંબંધ હોગા તો વહીં સે કરેંગે, ફિર યહાં સે ક્યા કરાતે હૈ. તીર્થંકર કહે છે કે તીર્થંકર નો જે સંબંધ છે આપ અહીંથી જ કરાવો, સીધું ત્યાંથી જ કરાવી શકો છો, તો પછી અહીંથી કરાવવાની આવી જરૂર છે તીર્થંકર ની. શ્રીમંદર સ્વામી નું જે છે સંપર્ક, તમે એમની સાથે ડાયરેક્ટ કરાવો છો, તો પછી આવું અહિયાંથી કરાવવાનું જરૂર છું. અહીંયા તો આ નિરાસર બનાવવાનું ને એમ જરૂર નહીં, હમકો જરૂર નહીં, કોઈ ફાયદા નહીં, જરૂર નહીં, હમરે દર્શન કે ભી જરૂર નહીં. નિરાશર મેં દર્શન કી જરૂર આઈ નહીં, મગર કરતા ભી આયે, ક્યુકે પીછે વાળા કો એસા નહીં લગે કે વ્યવહાર ખોટા હૈ, વ્યવહાર કા પાલન કરતે હૈ. હા, સમુદાય કા લિયે હમ કરતા હૈ, હમાર ક્યા જરૂર નહીં. તો મૂર્તિ કા હમકો અમૂર્ત હો ગયા, અમૂર્ત કા દર્શન, અમૂર્ત કા જ્ઞાન, અમૂર્ત કા ચારિત્ર દેખા હૈ હમને, અમૃત કા ચારિત્ર ક્યા હૈ હમને દેખા હૈ, હમારા અનુભવ માં હૈ. વ્યવહાર કા પાલન તીર્થંકર ભી કરતે હૈ, વ્યવહાર કા પાલન તીર્થંકર ભી કરતે હૈ, વ્યવહાર કા પાલન તીર્થંકર કરના હી પડતા હૈ. વ્યવહાર કા પાલન તીર્થંકર બહોત અચ્છી કરતે હૈ, જ્યાદા કરતે હૈ, ક્યુંકે જ્ઞાન કે ઇસલિયે કહતે હૈ કે અગર હમ નહીં કરેંગે તો પીછે વાળે પાલેંગે નહીં. હમ નહીં એટલા માટે કરે, એ પોતે જો ના કરે તો પાછળના લોકો પબ્લિક બધી ચલી જાય નહીં, તો ફર એક નવી મૂળતા પેદા હોગી, નવી મૂળતા ઓર પેદા હોગી. ક્યાં એક નવી મૂળતા પેદા થશે, મૂર્છા મૂર્છા મૂર્છા મૂર્છા, એ સબ મૂર્છા હે ને, એટલે એ અચ્છી રહેગી મૂર્છા. તો ફર ઉસકો મૂર્છા કહીએ આપ, ફર ઉસકો મૂર્છા કહીએ, ये नई मूर्छा मैंने पैदा की है और फिर तब मैं मान लूंगा इस बात को. तो कहते तब मैं यू कहो कि हम ये नवी मूर्छा पैदा करी है तो मान ही ले उसके. अब करिए नहीं, हमारे तो क्या हमारे को लेना देना नहीं, हमको जो संकेत मिला है सबको दे दिया, बोल दिया कि भाई तुम्हें ऐसा जो करना हो तो करो, नहीं करना हो तो हमारे. यह संकेत सिमंदर स्वामी ने दिया आपको, यह संकेत सिमंदर स्वामी ने दिया है क्या आपको, ये संकेत सिमंदर स्वामी ने दिया है आपको. स्वामी को क्या जरूर है, इनकी कुछ जरूर नहीं, इनके तो वो तो बाकी दुनिया का ब्रह्मांड भगवान हो के व्यवहार में रखता है और नित्य नित्य रखता है, इनकी क्या जरूर है, जरूर जिसको है उसको है. मैं तो सिर्फ आप कह रहे हैं, आप जब यह भाषा बोलते हैं कि मेरे को ऐसा भगवान से संकेत मिला है, संकेत मिला है, उसका संकेत का तात्पर्य लोग ये समझते हैं कि सिमंदर स्वामी से मिला होगा या और किसी भगवान से मिला होगा. कि आप जो पूछो ने कि मैंने संकेत मळ्यो छे आवो, तो के लोको एवो एनो तात्पर्य समझे छे कि आ संकेत तमने सिमंदर स्वामी थी मळ्यो के पण बीजा भगवान थी मळ्यो. સંકેત મળ્યો છે, મોટા કમી હૈ હિન્દુસ્તાન માં, હિન્દુસ્તાન માં કમી હૈ મૂર્છા, તો મૂર્છા મહાસાગર હો ગયા, મૂર્છા તો ઘણી, મૂર્છા તો બહુ.